पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री हरे कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। पूर्ण स्वरूप અનંત કોટી બ્રહ્માંડના આધાર આપણા પાલક પોષક પ્રેરક પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના અને ભક્તિ જેમના રોમ રોમમાં હતી એવા આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, જેમના જીવનની એક એક પળ મહારાજની ભક્તિથી સભર વીતી રહી છે એવા આપણા આદર્શ રૂપ પૂજ્યપાદ ગુરુ મહારાજ, ભગવાનને રાજી કરવા માટે પોતાના જીવનને સમર્પણ કરી આ ગુરુકુલ સંસ્થામાં કાર્યરત સેવારત એવા ગુરુકુલ પરિવારના તમામ બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો તથા કથા શ્રવણ કરી રહેલા ભગવત અનુરાગી સર્વે ભાવિક ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ। આત્યંતિક કલ્યાણ, ધ અલ્ટિમેટ સાલ્વેશન, આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે એકાંતિક ધર્મ। એ એકાંતિક ધર્મના ચાર મૂલ્યો કયા કયા, સાથે ગણતા જાજો। પહેલું છે ધર્મ, બીજું છે જ્ઞાન, ત્રીજું છે વૈરાગ્ય અને ચોથું ભક્તિ। ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ મૂલ્યોને આપણે ગત પ્રવચનોમાં સમજ્યા। હવે આજે એકાંતિક ધર્મનું ચોથું મૂલ્ય અને સર્વશ્રેષ્ઠ મૂલ્ય એટલે ભક્તિ, એના ઉપર આપણે ચર્ચા કરીશું। સૌ પ્રથમ ભૂમિકામાં ત્રણની સાપેક્ષમાં ભક્તિનું સ્થાન અને ભક્તિનું મહત્વ આપણે સમજીશું, ત્યાર પછી ભક્તિની વ્યાખ્યા જુદા જુદા શાસ્ત્ર પ્રમાણે જોઈશું અને ત્યાર પછીના મુદ્દામાં ભક્તિની આવશ્યકતા ઉપર ચર્ચા કરીશું। તો સૌ પ્રથમ અધ્યાત્મ શાસ્ત્રમાં, અધ્યાત્મ ક્ષેત્રે ઘણા બધા સાધનો છે, તેમાં ભક્તિનું સ્થાન એ સૌથી મોખરે છે। તમે ઘણા બધા ભક્તો આમાંથી વચનામૃતના અભ્યાસુઓ હશે, એટલે એટલો તો અંદાજ હશે કે મહારાજે વચનામૃતમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય કરતા પણ એક સ્ટેપ ભક્તિને વધારે પ્રાધાન્ય આપ્યું છે। મધ્યના દસમા વચનામૃતમાં શ્રીજી મહારાજ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભક્તિને વિશે દૈવત ઘણું છે અને જ્ઞાન અને વૈરાગ્યને વિશે દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી। એવી ભક્તિ એ તો અતિ દુર્લભ છે. તો પ્રશ્ન એ થાય કે શા માટે ભક્તિને વિશે દૈવત એટલું બધું છે? શું જ્ઞાન વૈરાગ્ય અને ધર્મની આવશ્યકતા નથી? આટલા બધા આપણે લાભ છે, સમજ્યા ગત પ્રવચનોમાં ધર્મ વિશે જાણ્યું, ધર્મ જ જરૂરી જ છે, ભક્તિ વિશે સમજ્યા, વૈરાગ્ય વિશે જાણ્યું, તો પછી એ ત્રણની આવશ્યકતા નથી? ભક્તિ જ શ્રેષ્ઠ છે? ના. મહારાજાનો સ્વયં ઉત્તર ગઢડા મધ્ય પ્રકરણના 32મા વચનામૃતમાં આપ્યો છે. મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે, પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય કે એકલો ધર્મ કે એકલી આત્મનિષ્ઠા એ માયા દરિયાનું સાધન નથી. એટલે ભક્તિ છે એના આ સહાયરૂપ ઉપકરણો છે. ખાલી બે જ વાક્યોમાં એક સહાયરૂપ ઉપકરણ છે અને માયા તર્યાનું સાધન નથી. તો પેલા ઉપકરણ કઈ રીતે? ઉપકરણ કોને કહેવાય? જેમ કે કોઈ ચૂલો હોય, ગેસનો સ્ટવ, એને સળગાવવા માટે લાઇટરની જરૂર પડે. તો લાઇટર છે એ ઉપકરણ છે અને ચૂલો છે એ કરણ છે, સાધન છે. લાઇટર છે એની મદદથી ચૂલો સળગે છે, એટલે એ એને મદદ કરે છે, એટલે ઉપકરણ થયું. પણ જો ચૂલો જ ન હોય તો લાઇટર કંઈ કામનું નહીં. બસ એ જ રીતે ભક્તિ છે એ ચૂલાની જગ્યાએ છે અને લાઇટર છે એની જગ્યાએ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય છે. જો ભક્તિ નથી, ચૂલો નથી, તો લાઇટરની આવશ્યકતા એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એની આવશ્યકતા રહેતી નથી, એની કોઈ કિંમત નથી. એટલે ભક્તિ છે એ શ્રેષ્ઠ છે. જો આ જ વસ્તુને આપણે શાસ્ત્રના આધારે સમજીએ તો બહુ સરળ થઈ જાય. શાસ્ત્રમાં બે શબ્દો છે, આધાર અને આધેય. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ આ બંને વચ્ચે આધાર આધેય ભાવ છે. જેમ કે આ કેમેરો છે, કેમેરાને ત્રણ સ્ટેન્ડ છે અને એક માથે કેમેરો છે. આમાંથી એકાદ પાયો પણ નબળો પડી જાય અને છટકી જાય તો કેમેરો ટકી શકે નહીં. કેમ? કારણ કે આ ત્રણેય છે કેમેરાના આધાર છે અને કેમેરો છે એ આધેય છે. ત્રણેયની આવશ્યકતા છે, એમ કેમેરાના ત્રણ સ્ટેન્ડની જગ્યાએ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય છે અને કેમેરાની જગ્યાએ ભક્તિ છે. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યના બેઝ ઉપર ઉભેલી ભક્તિ છે એના વડે જ પરમાત્માનું દર્શન થઈ શકે છે. એટલે મુખ્ય ભક્તિ છે, પણ બીજા ત્રણ છે એ પણ એના સહાયભૂત ઉપકરણો છે. મૂળ આપણો હેતુ છે આપણે ભગવાનના અક્ષરધામમાં ગમે તેમ કરીને પહોંચવું છે, નિર્વાસનિક થવું છે, બરોબર? તો ભક્તિ છે એ જ અક્ષરધામમાં પહોંચવાનું સાધન છે. એ રામાનુજ સંપ્રદાયમાં પણ એવું કહ્યું કે ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્ન ભગવાન મોક્ષમ દદાતિ. ભક્તિ અને શરણાગતિ આ બે વસ્તુ. તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ શું કરે છે, એનો રોલ શું છે? તો ભક્તિમાં આવતા વિઘ્નોને દૂર કરે છે. જેમ કે લાલ કિલ્લા ઉપર જરૂર છે નરેન્દ્ર મોદી સાહેબની, આજુબાજુના સેવકોની જરૂર નથી, પણ સેવકો પણ જરૂરી છે. શા માટે? કે મોદી સાહેબનું રક્ષણ થાય એટલા માટે. એટલે સેવકો હોય તો મોદી સાહેબ સહેલાઈથી લાલ કિલ્લા સુધી પહોંચી જાય, એમ જો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય હશે તો ભક્તિ સુધી આપણે સહેલાઈથી પામી જઈશું અને ભગવાનને સહેલાઈથી પ્રસન્ન કરી અને અક્ષરધામમાં પહોંચી જશું. શ્રીજી મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 65મા વચનામૃતમાં એવું કહ્યું કે આત્મનિષ્ઠા અને તીવ્ર વૈરાગ્ય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય, પરંતુ જો તેને ભગવાનને વિશે ભક્તિ નથી તો જેમ બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય પણ એમાં એક લવણ ન નાખ્યું હોય તો એ સર્વે વ્યંજન છે નકારા થઈ જાય. એમ ભગવાનની ભક્તિ વિના એકલું બ્રહ્મજ્ઞાન કે એકલો વૈરાગ્ય તે નકારો જ છે. બહુ સરળ સરસ દ્રષ્ટાંત, 56 પ્રકારના ભોજન થાળીમાં આવીને પીરસાણા હોય, બહુ ભક્તિભાવથી બનાવ્યા હોય, પણ મીઠું ભૂલાઈ ગયું હોય તો કાંઈ ભાવે, થોડું કરીને માણસ ઊભો થઈ જાય, કેમ કાંઈ સ્વાદ નથી, સ્વાદ મધ્ય મીઠું, કાંઈ સ્વાદ નથી તો શું કામના એ ભોજન. એમ આત્મજ્ઞાન ને વૈરાગ્ય બધું હોય, જગતથી પર વર્તતા હોય, પણ જો ભગવાનમાં પ્રીતિ ન હોય, ભગવાનના ભક્તોમાં હેત ન હોય, સાવ શુષ્ક ભાવથી રહેતા હોય તો એ શું કામનું. જીવન નકારું લાગે, અધ્યાત્મ ક્ષેત્રે સુખ ન આવે, ભક્તિ વિના એ પામી શકાતું નથી. બીજું, ભક્તિ છે માયા, ભક્તિ વિના આત્મજ્ઞાન વૈરાગ્ય અને આત્મ ધર્મ એ માયા તૈરાનું સાધન નથી એવું કહ્યું. તો ભક્તિ છે એ જ માયા તૈરાનું સાધન થયું, એ આપણે ભક્તિના આવશ્યકતામાં પોઈન્ટમાં જોઈશું. ત્રીજું, ભક્તિની વિશેષતા. મહારાજે એકવચનામૃતમાં તો ત્યાં સુધી કહ્યું કે ભક્તિ હોય તો ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય આપમેળે આવે છે. બોલો, ભક્તિથી ત્રણેય આવે છે. એક જગ્યાએ એક ગામમાં મંદિર બંધાતું હતું, એટલે મંદિરનું આખું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. પછી ગામ લોકોની સભા થઈ, ભેળા થયા બધા માણસો, અને નક્કી થયું કે આ મંદિરમાં હવે કયા દેવ પધરાવવા, કારણ કે ગામ હોય ત્યાં તો બધા પ્રકારના ભક્તો હોય, બધા પ્રકારના ઉપાસકો હોય. એટલે કોઈ કહે રામ ભગવાનને પધરાવો, રામ સીતાની મૂર્તિ અહીંયા પધરાવો, એટલે બીજા કે નહીં નહીં નહીં, અમે રામ ભગવાનમાં નથી માનતા, અહીંયા તો કૃષ્ણ રાધા કૃષ્ણની મૂર્તિ પધરાવી જોઈએ. એટલે એ બે નહીં, ત્રીજા કે નહીં નહીં એ નહીં, અહીંયા તો રામ રાધા કૃષ્ણ કે રામ નહીં, આ દેવ લક્ષ્મીનારાયણ દેવ પધરાવો, કોઈ કે આ પધરાવો. બધાએ બહુ ચર્ચા કરી પણ કાંઈ નક્કી ન થાય કે કરવું શું. બધા પ્રકારના માણસો હતા. પછી છેલ્લે એક 80 વર્ષના વૃદ્ધ બાપા લાકડીના ટેકે ખોખારો ખાતા ખાતા આગળ આવ્યા અને એણે કીધું, તમે કહેતા હોય તો હું એક સલાહ આપું. કે બાપા બોલો ને, તમારા અનુભવ વર્ષોના, તમે કહો તો અમે એમ કરીએ. જો ભાઈ, એ કોઈ મૂર્તિ પધરાવવાનું રહેવા દો, આ મંદિરની જગ્યાએ હોટલ કરી નાખો, બધાય આવશે. શું થાય, રામના વાળાય આવશે, કૃષ્ણવાળાય આવશે, બધાય આવશે. બસ એમ, ભક્તિ હોય તો ધર્મ પણ આવે, જ્ઞાન પણ આવે, વૈરાગ્ય પણ આવે. એવા શ્રેષ્ઠ જેને ભગવાનમાં પ્રેમ થઈ ગયો છે, આપણે જોઈએ છીએ, એને સહેજે સંસારમાં વૈરાગ્ય થયો છે. ગત પ્રવચનોમાં આપણે આ બધા પ્રસંગોનું શ્રવણ કર્યું હતું, એટલે કઈ રીતે ધર્મ આવે, કઈ રીતે ભક્તિ આવે અને કઈ રીતે વૈરાગ્ય આવે એની ચર્ચા આપણે આજે નથી કરતા. પણ આ એક એની શ્રેષ્ઠ વિશેષતા છે કે ભક્તિ આવે તો એ ત્રણેય આવવું સરળ છે. તો પછી હવે એવી ભક્તિ છે કઈ? કારણ કે આનો મતલબ તો એમ થઈ ગયો કે ભક્તિ એક જ જરૂરી છે, ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ નીકળી ગયા. કઈ ભક્તિ આજે વાત થાય છે એ કઈ પ્રકારની ભક્તિ છે? તો ભક્તિની ડેફિનેશન, ભક્તિની વ્યાખ્યા એ જુદી જુદી હોય છે. મહારાજે ભક્તિની શિક્ષાપત્રીમાં વ્યાખ્યા કરી કે મહાત્મ્ય જ્ઞાને યુગભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનમાં સ્નેહ તેને ભક્તિ કહેવાય. આ શ્રીજી મહારાજની વચન શિક્ષાપત્રીની વ્યાખ્યા છે. મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનમાં સ્નેહ, પ્રેમ. આ ઉપરાંત જેમ આપણે ધર્મની વ્યાખ્યાઓ જુદી જુદી જોઈ હતી, એવી રીતે અધ્યાત્મ જગતમાં ઘણી જગ્યાએ જુદી જુદી ભક્તિની વ્યાખ્યાઓ સાંભળવા મળશે. ઘણા બધા આધ્યાત્મ ગુરુઓ ભક્તિને જુદી જુદી રીતે મૂલવતા પણ જોવા મળશે. ઇવન વચનામૃતમાં જ શ્રીજી મહારાજ ક્યારેક પતિવ્રતાનો ભાવ ભગવાનમાં રાખવો એને ભક્તિ કહે છે, ક્યારેક શ્રીજી મહારાજ આજ્ઞા અને અનુવૃત્તિમાં રહેવું એને ભક્તિ કહે છે, તો ક્યારેક શ્રીજી મહારાજ એ ભગવાનની સેવા કરવી એને ભક્તિ કહે છે, ક્યારેક શ્રેષ્ઠ નિશ્ચય હોવો એને ભક્તિ કહે છે, તો પછી ખરેખર ભક્તિ એટલે શું? કયા એંગલથી નિશ્ચયને ભક્તિ કહેવાય? કયા એંગલથી સેવાને ભક્તિ કહેવાય? કયા એંગલથી દંડવત પ્રદક્ષિણા કરવી એને ભક્તિ કહેવાય? કયા એંગલથી આ ભક્તિની વ્યાખ્યાઓ જુદી જુદી થાય છે? આપણા માઇન્ડમાં આ ભક્તિનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થવો જોઈએ. તો આપણે થોડીક એની ચર્ચા કરીએ. કારણ કે દરેક મહાપુરુષ હોય એ દરેક શ્રોતાગણના લેવલ પ્રમાણે, ઇવન મહારાજ પણ, જો વૈરાગ્યનો પ્રશ્ન મહારાજને વચનામૃતમાં પૂછાયો, બીજા વચનામૃતમાં ગોવર્ધનભાઈએ મહારાજને, સોરી મયારામ ભટ્ટે મહારાજને પ્રશ્ન પૂછ્યો, તો મહારાજે વ્યાખ્યા એ પ્રમાણે કરી. પણ એ જ વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે, એના લક્ષણ કયા કયા છે, એ જ પ્રશ્ન લોયાના વચનામૃતમાં ભજનાનંદ સ્વામીએ પૂછ્યો, તો મહારાજે ઇન ડેફિનેશન તદ્દન જુદી કરી દીધી. એટલે સામે કોણ છે એ પ્રમાણે પણ એની વ્યાખ્યા બદલાય. એ મહાપુરુષ પોતાના અનુભવ પ્રમાણે પણ જુદી જુદી વ્યાખ્યાઓ આપે. જે વખતે જેનું પ્રતિપાદન કરવાનું હોય એ પ્રમાણે પણ એની વ્યાખ્યાઓ અપાતી હોય છે. દરેક જગ્યાએ જુદી જુદી ભક્તિની વ્યાખ્યાઓ હોય છે. પણ એને સમજવા માટે આપણે થોડુંક આપણે આપણા બોડી તંત્રનું નિરીક્ષણ કરી અને સમજીએ. થોડુંક ઊંડું છે, પણ જો સમજાઈ જાય તો ભક્તિની ડેફિનેશન છે એ તદ્દન ક્લિયર થઈ જાય એવું છે. જો આપણા આ શરીરમાં ત્રણ વિભાગ છે. એક જીવ જે હૃદય પ્રદેશમાં બેઠેલો છે એ આપણો જીવ. તેનાથી બહાર આવો થોડાક સૂક્ષ્મ ભાવમાં તો અંતઃકરણ છે, એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચાર અંતઃકરણ, એટલે એક એટલે અંતઃકરણ. ત્યાર પછી એનાથી બહાર ઇન્દ્રિયો છે, જે જ્ઞાનેન્દ્રિયો છે અને કર્મેન્દ્રિયો છે. જ્ઞાનેન્દ્રિયો એટલે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. આ તો લગભગ સત્સંગીઓ હોય એને ખબર હોય. કર્મેન્દ્રિયો એટલે વાક, વાણી, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ, આ કર્મેન્દ્રિયો છે. જો આનાથી બહાર આપણે ક્યાંય નથી. ઇન્દ્રિયોથી ચાલુ થયું અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ આત્મા છે, આત્માથી ચાલુ થયું અને સ્થૂળમાં સ્થૂળ ઇન્દ્રિયો છે, બરોબર. આટલામાં જ આપણી ભક્તિ છે એ દેખાય છે, અથવા તો ભક્તિ છે એ ભજવાય છે. તો જીવમાં ભક્તિ એટલે શું? જે મહારાજે અહીંયા વ્યાખ્યા કરી એ વ્યાખ્યા છે એ જીવમાં રહેલી ભક્તિની વ્યાખ્યા કરી. જીવનો ધર્મ છે જ્ઞાન. આપણે સાંભળવું હોય તો જીવ છે એ જ્ઞાન સ્વરૂપ છે, જીવ છે એ જ્ઞાનમય છે, જ્ઞાનાશ્રય છે. એટલે જીવનો ધર્મ છે જ્ઞાન. જો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન એ જીવમાં આવી જાય તો એ કાંઈ નથી કરતો દંડવત પ્રદક્ષિણા આ તે, તો પણ એ સર્વશ્રેષ્ઠ ભગવાનની ભક્તિ કરે છે. તેનાથી નીચે આવીએ તો અંતઃકરણ છે. અંતઃકરણમાં સૌથી પહેલા અહંકાર. જો અહંકારમાં હું પણ મનાઈ જાય કે આ મારા અને હું એનો દાસ, એટલે સૌ પ્રથમ આપણને જ્યારે કહેવામાં આવે કે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, હું ભગવાન શ્રી કૃષ્ણનો દાસ છું, ત્યારે આપણે ભગવાનને દીક્ષા ધારણ કરી કહેવાય. અહંકારમાં હું પણ આવ્યું એટલે એ બોલવું જુદું છે અને એ પ્રમાણે વર્તન જુદું છે. આપણને જેમ આપણા દેહ સાથે કે હું આ રાજેશભાઈ, હું રમેશભાઈ, હું આ, હું જય, હું શુભમ, આ જે ભાવ છે એ શું, એ અહંકારમાં રહેલો છે. એવી રીતે જો એક પ્રકારનો ભાવ એવો આવી જાય કે હું એ ભગવાનનો દાસ છું, હું એ મહારાજનો આશ્રિત છું, તો એ અહંકારમાં ભક્તિ છે. તેનાથી થોડુંક આગળ ચિત્ત ઉપર, ચિત્તમાં ચિત્તનો સ્વભાવ ચોંટવાનો છે. ચિત્તમાં જેનો એનો સ્વભાવ અરીસા જેવો છે, એને જે રૂપ સામે દેખાય એનો એમાં પ્રકાશ પડે, એનું પ્રતિબિંબ પડે, અને એમાં એ ચિત્ત ચોંટી જાય, વારંવાર એનું કન્ટેમ્પ્લેશન થાય. તો એવી જ રીતે અહીંયા ભગવાનની મૂર્તિમાં ચિત્ત ચોંટે, ભગવાનની મૂર્તિમાં આકર્ષણ થાય, તો એ ચિત્તમાં ભક્તિ છે. પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિના દર્શન કરતા એ એકદમ સ્થિર થઈ જાય. મહારાજની મૂર્તિ વિના એનાથી રહેવાય નહીં, એ શું છે, એનું ચિત્ત એ મહારાજમાં લાગી ગયું છે. ભગવાનના દર્શન વિના એને રહેવાય નહીં, એ શું, ચિત્ત ચોંટી ગયું. ઘણા બધા કીર્તનો, મારું ચિત્તડું ચોરાણું છે ને શબ્દો, એ તો એ શું છે, ચિત્ત ચોંટી જાય છે. તો એ ચિત્તમાં ભક્તિ છે, મહારાજમાં એક સ્વરૂપમાં પ્રેમ, એ ચિત્તમાં ભક્તિ છે. તેનાથી આગળ બુદ્ધિ, બુદ્ધિમાં નિશ્ચય છે, એક એવો નિશ્ચય કે આ છે, આ જે મને સ્વરૂપ દેખાય છે ભગવાનનું, એ ભગવાન છે, એ અક્ષરાતીત પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ જ સર્વ કારણના કારણ છે, અને એ જ સર્વોપરી છે. આવો જે ભાવ બુદ્ધિમાં દ્રઢ થાય તો એને નિશ્ચય કહેવાય, અને એ નિશ્ચય છે એ જ ભક્તિ છે, એ બુદ્ધિમાં ભક્તિ થઈ. એનાથી આગળ મન ઉપર, મનનો સ્વભાવ મનન કરવું, ચિંતન કરવું, વિચાર કરવો, એ છે ભક્તિના સંકલ્પો ઉઠે. મહારાજના માં સંકલ્પો ઉઠે કે વાહ, મારા મહારાજ અત્યારે શું કરતા હશે, મારા મહારાજ એના માટે હું આ કરું છું, મારા મહારાજ એ મારા ઉપર રાજી થતા હશે કે નહીં. ગમે ત્યારે કંઈક કામ ધંધો કરતા હોઈએ, પછી ખેતરમાં વાવતા હોઈએ, અથવા તો હીરા ઘસતા હોઈએ, જે કરતા હોઈએ એમાં મહારાજના સંકલ્પો થાય તો એ મન દ્વારા થયેલી ભક્તિ કહેવાય. એટલે જો અખંડ વૃત્તિ છે એમાં શું કહ્યું, સેવા કરો છો મહારાજ માટે કરો છો તો એ અખંડ વૃત્તિ કહેવાય, કારણ કે મહારાજ માટે કરીએ છીએ ને, એટલે એ ભક્તિ થઈ. એટલે કોઈ પણ ક્રિયા કરતા કરતા મહારાજ સંબંધી સંકલ્પ થાય, લક્ષ્મીબાઈ રોટલો ઘડતા હોય અને એને આમ સંકલ્પ થાય કે ઓહો આવો સરસ ફૂલીને દડા જેવો થયો છે રોટલો, આ તો મારો મહારાજ જમી આવ્યો છે, તો એ ભક્તિ થઈ ગઈ. ખાલી રોટલા ઘડવાની એક સામાન્ય ક્રિયા એ ભક્તિ થઈ જાય. આજે ગ્રહસ્થ હરિભક્તો હોય એ કોઈ પણ ક્રિયા કરતા કરતા મહારાજમય કરે, શું ઘરમાં રોટલો ઘડતા હોય તો મહારાજના થાળ માટે કરીએ છીએ. અત્યારે ધનુર્માસ ચાલે છે તો ઘણા ભક્તો સવારે વહેલા ઉઠી અને મહારાજ માટે થાળ તૈયાર કરે અને ગુરુકુલ મહારાજને થાળ અર્પણ કરવા માટે આવતા હોય, તો સવારમાં વહેલા ઉઠી અને નક્કી થઈ ગયું હોય કે આજે મહારાજનો થાળ કરવાનો છે, તો એ સવારમાં વહેલા ઉઠ્યા હોય ત્યારથી સંકલ્પ ચાલુ થાય. ઉઠવાનું શું, સૂતા હોય સૂતા પહેલા જ નક્કી કર્યું હોય કે સવારે વહેલા ઉઠવાનું છે, તો સૂતા હોય આખી રાત ભક્તિ થઈ, સવારે ઉઠી અને નાહ્યા તો એ વખતે પણ મહારાજ માટે થાળ કરવો છે તો હું સ્નાન કરું છું, તો એ ભક્તિ થાય. એના પછી આગળ થાળ ધરાવવા, થાળ બનાવવા તૈયાર થયા તો એના માટે ભક્તિ થાય, થાળ પૂરે છે તો એ ભક્તિ થઈ, થાળ લઈને ગુરુકુલ આવે છે એ ભક્તિ થઈ, થાળ મહારાજ જમે છે એના દર્શન કરે છે એ ભક્તિ થઈ. એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી આ મનના લેવલ ઉપરથી ભક્તિ કરવી એ ખૂબ સરળમાં સરળ ભક્તિ છે. એટલે મહારાજ એકાંતિક ભક્તના લક્ષણમાં ત્યાં એમ પણ કહ્યું કે ખાવું પીવું ઉઠવું બેસવું જે કરવું તે એમાં ભગવાનનું સ્મરણ કરવું, એકાંતિક ભક્ત કહેવાય. તો આ મનના લેવલથી ભક્તિ છે કે મહારાજ માટે સંકલ્પો ઉઠે. હવે એનાથી થોડાક બહાર ઇન્દ્રિયો, ઇન્દ્રિયો અંતઃકરણ, ઇન્દ્રિયો છે એ દસ ઇન્દ્રિયોમાં જે ભક્તિ છે એ કઈ? તો આપણે દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, માળા કરીએ, આ બધું જે બાહ્ય દેખાય એવી રીતે જે આપણે કરીએ છીએ એ ઇન્દ્રિયોના લેવલથી ભક્તિ છે. મહારાજ આવે આમ દર્શન થતાની સાથે જ મહારાજને સંતો દંડવત કરવા મળે એ શું? મહારાજની આગળ દાસ ભાવ પ્રગટ કરે છે, અમે આપના સેવક છીએ. પણ એ ઇન્દ્રિયોના લેવલથી બાહ્ય દેખાય તો સહેજે મનમાં આવે, મનથી બુદ્ધિમાં, બુદ્ધિ ચિત્તમાં, ચિત્તથી અહંકારમાં હું દાસ છું એવો ભાવ પ્રગટ થાય અને એનાથી મહારાજનો મહિમા વધે એટલે જીવમાં ભક્તિ થાય. એટલે ઇન્દ્રિયોના લેવલથી ભક્તિ એટલે બાહ્ય ક્રિયાઓમાં ભક્તિ કરવી એ છે. તો આમાંથી શ્રેષ્ઠ ભક્તિ કઈ? પહેલી જીવમાં ભક્તિ થાય એની. તેનાથી નીચે જેમ જેમ જતા જઈએ તેમ તેમ ગૌણ થતી જાય અને સાધકે હંમેશા નીચેથી ચાલુ કરી અને ઉપર સુધી પહોંચવાનું હોય. એટલે જો નાના સંતો હોય એ મહારાજને રાજી કરવા માટે વિશેષને વિશેષ દંડવત કરે, પ્રદક્ષિણા કરે, મહારાજને માળા કરે, ભજનનું ટેવ અંગ પાડે. કેમ? કે ધીરે ધીરે ધીરે ધીરે આપણી ભક્તિ છે મહારાજનો મહિમા, અત્યારે મહિમા સંભળાતો હોય એક બાજુ એ પણ ચાલુ હોય, કથા વાર્તા દ્વારા મહારાજનો મહિમા સમજતા હોઈએ, અત્યારે મહારાજનો મહિમા બોલતા હોઈએ, પરાત પર પુરુષોત્તમ નારાયણ છે, તો એ શું છે? એ હજી શબ્દ છે, એવો ભાવ હજી હૃદયમાં ક્રિએટ થાય એનો અનુભવ તો એક જુદો જ હોય છે. એનો અનુભવ તો હજી મને પણ નથી થયો. એટલે ધીરે ધીરે ધીરે ઇન્દ્રિયોથી લેવલથી અંતઃકરણના લેવલે, અંતઃકરણથી ઇન્દ્રિયો જીવના લેવલે પહોંચે ત્યારે એ શ્રેષ્ઠ ભક્તિ થાય અને એ ધીરે ધીરે સત્સંગમાં આગળ વધતા વધતા આજે આપણા વડીલ સંતો હોય એ ભલે બાહ્ય રીતે કોઈ દેખાવ નથી, આપણા નાના સંતો જેટલા દંડવત કરતા હોય એટલા વડીલ સંતો દંડવત ન કરતા હોય, છતાંય એની ભક્તિ છે એમાં હૃદયમાં એને મહારાજ પ્રત્યેનો જો નિશ્ચય છે, મહારાજ પ્રત્યેનો જે ભાવ છે, મહારાજનો જે મહિમા છે, વાત વાતમાં મહારાજ મહારાજ શબ્દો આવે એ શું છે? એનો જીવમાં ભક્તિ છે અને એની હર પળ મહારાજની ભક્તિમય વીતે છે. પણ શ્રેષ્ઠતાના દ્રષ્ટિકોણે જોઈએ તો જીવ છે એમાં જ ભક્તિ શ્રેષ્ઠ છે. પણ જો જીવમાં મહાત્મ્ય આવે તો એની ઇફેક્ટ છે નીચેના બધામાં પડે છે. જેમ પિતા હોય એની ઇફેક્ટ પોતાના દીકરામાં જોવા મળે, દીકરાની ઇફેક્ટ એના દીકરામાં જોવા મળે, મળે કે નહીં? જો પિતા આવા હોય તો એના દીકરા પછી એવા જ હોય. એક કોર્ટમાં 15 વર્ષના છોકરાએ 18 વાર ચોરી કરી એનો કેસ ચાલતો હતો. કેટલી વાર? 18 વાર. કોર્ટમાં એના નાના દીકરાને કસ્ટડીમાં ઊભો રાખ્યો, પછી એના પિતા પણ સાથે હતા. એમના પિતાને કહેવામાં આવ્યું કે આ તમારા છોકરાએ 18મી વખત ચોરી કરીને પકડાયો છે, તમારે આને સમજાવવો જોઈએ ને. એમના પિતા કે સાહેબ હું પણ એને સમજાવી સમજાવીને થાકી ગયો કે ભાઈ કંઈક એવી રીતે હાથ મારો કરવો જોઈએ કે આપણે પકડાઈએ નહીં, પણ આરો સમજતો જ નથી. પણ સાહેબ હજી નાનો છે ને, એટલે મોટો થઈ જશે ને પછી એને આવડી જશે, એટલે અત્યારે તમે એને છોડી દો, પછી તમારે બીજી વખત હવે લગભગ એને નહીં આવવું પડે બસ. સભા આખી ચોકી ગઈ કે પેલા આ માણસ શું બોલે છે. એટલે આવું હોય, જેવા બાપ એવા બેટા, વડ એવા ટેટા, બાપ એવા બેટા. જેમ બાપની અસર, પિતાની અસર પોતાના દીકરામાં પડે છે એવી રીતે જીવમાં જો મહિમા આવે તો સહેજે એની અસર એ બુદ્ધિમાં, અંતઃકરણમાં પડે છે. એટલે મહારાજે જો જ્યારે જ્યારે વચનામૃતમાં કોઈ પણ રોગ હોય, રોગ એટલે કોઈ પણ હોય, એમાં મહારાજે મહાત્મ્ય અને આત્મનિષ્ઠા આ બેને જ સર્વશ્રેષ્ઠ સાધન બતાવ્યા. મહાત્મ્ય તો બધે હોય જ, વાસના ટાળવી છે તો મહાત્મ્ય, મહારાજમાં પ્રેમ કરવો છે તો મહાત્મ્ય જાણો, મહારાજનો નિશ્ચય તો મહાત્મ્ય જાણો તો થાય, અખંડ સ્મરણ અખંડ વૃત્તિ મહાત્મ્ય જાણો તો થાય, જ્યારે જ્યારે જ્યાં હોય ત્યાં મહાત્મ્ય. કેમ? કારણ કે જીવમાં ભક્તિ છે, અને જીવમાં ભક્તિ આવી તો નીચે બધાયમાં આવી જાય. એટલા માટે જ વારે વારે સંતો કે નિરંતર ભગવાનના ચરિત્રો, ભગવાનની કથાનું શ્રવણ કરતું રહેવું, જેથી મહારાજનું મહાત્મ્ય સમજાય. આ વાસુદેવ મહાત્મ્યની કથા શા માટે છે? ભગવાનનો મહિમા જેવો છે એવો યથાર્થ સમજાય અને આપણને હૃદયમાં ભક્તિ ઉદય થાય. તો આ ભક્તિની ડેફિનેશન છે એ લેવલ પ્રમાણે જુદી જુદી હોય છે. હવે બીજો પ્રશ્ન એ છે કે ભક્તિ શા માટે કરવી, ભક્તિના શું લાભ છે? તો સૌ પ્રથમ સૌથી મોટામાં મોટો લાભ એ જ કે ભગવાનને વશ કરવાનું ભક્તિ એકમાત્ર સાધન છે. આ દુનિયામાં એવી કોઈ દોરી નથી કે જેનાથી ભગવાન બંધાય. આ દુનિયામાં એવો કોઈ રૂમ નથી કે જેમાં ભગવાનને પૂરી શકાય. પણ એકમાત્ર શાસ્ત્રોએ બતાવેલી દોરી કે પ્રેમરૂપી દોરીએ કરીને ભગવાન બંધાય છે અને પ્રેમાળ હૃદયમાં ભગવાન પૂરાઈ જાય છે. કારણ કે ભગવાને બધાને આ માનવ શરીર આપ્યું છે, પણ એમાંના કેટલાક ભક્તો મુક્તો એવા છે કે જે પોતાના માનવ શરીરનો ઉપયોગ એ ભગવાનને માટે કરે છે. મન બુદ્ધિ ચિત્ત અહંકારનો ઉપયોગ ભગવાનને માટે કરે છે તો ભગવાન એને શું વશ ન થાય? એક રાજા વિદેશ ગયેલા, એટલે એમના પત્ની, ઘણા બધા પત્નીઓ હતા, એમને વિદેશથી કાગળ લખ્યો કે હું અત્યારે વિદેશ છું, જેને જે જોઈએ તે કાગળમાં લખીને મોકલો, હું તમારી માટે લેતો આવીશ. એટલે બધા પત્નીઓએ જુદું જુદું લખ્યું, કોઈએ સારામાં પોતાના માટે સાડી મંગાવી, કોઈએ સુંદર થાળ વાટકા મંગાવ્યા, કોઈએ જે પોતાની સમજણ પ્રમાણે મંગાવ્યું. પછી એક છેલ્લી રાણી હતી, એણે એવું કીધું કે મારે બીજું કાંઈ નથી જોતું, મારે તમે જોઈએ છીએ, તમે આવો એ જ મારે જોઈએ છે. પછી તો રાજા બધું લઈને આવ્યા, બધી વસ્તુઓ હતી કે આ રાણીને આ વસ્તુ, આ રાણીને આ વસ્તુ, આ રાણીને આ વસ્તુ, બધાને બધું આપી દીધું. છેલ્લે રાજા પેલી છેલ્લી રાણી સાથે ચાલતા થઈ ગયા. એટલે બધા જોઈ રહ્યા, આ શું પૂછ્યું, આ તમે રાજા તમે કઈ બાજુ જાઓ છો? બસ આ રાણીએ જે માંગ્યું હતું એ હું એને આપું છું. શું માંગ્યું હતું? એને કહ્યું હતું મારે બીજી કોઈ પદાર્થ જોતા નથી, મારે તમે જોઈએ છીએ, એટલે હું એની ભેળો જાઉં છું. એમ ભક્તો ઘણા બધા હોય, ભગવાનની પાસે કોઈ સારી કાર માગે, કોઈ બંગલો માગે, કોઈ જમીન માગે, કોઈ દુઃખમાંથી છુટકારો માગે, પણ કોઈ એમ કહે કે હે પ્રભુ મારે કાંઈ નથી જોતું, બસ આપ જોઈએ છીએ, આપ મારા જીવનમાં આવો, આપ મારા હૃદયમાં બિરાજો, તો ભગવાન હંમેશાને માટે એને વશ થઈ જાય છે અને બિરાજે છે. પછી તો બધું ઓટોમેટિક આવે છે, એટલે ભગવાન એને વશ થઈ જાય છે. એટલા માટે જ શ્રીકૃષ્ણ ભગવાન ગીતામાં શું કહે છે, મન મના ભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કુરુ માં એવ એવ ઇષ્યસી સત્યમ તે વ્રત પ્રતિજાને પ્રિયોસી મે. તું મારામાં મનવાળો થા હે અર્જુન, હે પાર્થ, તું મારામાં મનવાળો થા, મારી પૂજા કરનારો થા, મારી જ ઈચ્છા રાખનારો થા, તો તું મને પ્રિય થઈ જઈશ. ભગવાનને એ જ પ્રિય છે કે જે હંમેશા એના મય થઈને રહે છે. આ સામાન્ય પ્રકૃતિનો નિયમ છે. તમે જુઓ, કોઈ નાનો બાળક હોય, એને આપણે એને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ ને, નાનો બાળકને. હવે એ નાનો બાળક છે, એને કોઈ જ્ઞાન આપ્યું નથી કે તારે આમાં પ્રેમ કરવો અને તારે આમાં નફરત કરવી, કોઈને કોઈએ કીધું છે? કોઈ શીખવાડતું નથી. પણ જો કોઈ બીજી પારકીમાં આવી અને એને તેડશે તો તરત બાળક રડવા માંડશે, પણ પોતાની માં આવીને તેડે તો તરત આમ રડતો હોય તો શાંત થઈ જાય, અને શાંત હોય તો ખુશ થઈ જાય. શા માટે? સહેજે એમાં સમર્પણ થઈ ગયું. કેમ? કારણ કે માને પોતાના દીકરામાં પ્રેમ છે, તો દીકરો એ પોતાની માને વશ વર્તે છે. એમ જો આપણને ભગવાનમાં પ્રેમ થાય તો ભગવાન છે એ પણ આપણને વશ વર્તે. આવું નથી કહેતો મહારાજ પોતે પ્રથમના 61માં વચનામૃતમાં લખે, ભગવાન તો પોતે ભક્ત વત્સલ છે, કૃપા સિંધુ છે, તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે, પછી તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્ત તેની મનરૂપી દોરીએ કરીને ભગવાન એને બંધનમાં આવે છે અને પછી છૂટવાને કોઈ કાળે સમર્થ થતા નથી. દ્રષ્ટાંત મહારાજે આપ્યું બળીરાજાનું. મહારાજ વડતાલ જવા નીકળતા હોય, રામનવમીનો સમય હોય, જવું પડે એમ હોય, મહારાજ માણકી ઉપર બેસી અને તૈયાર થયા હોય, કાઠી ભક્તો બધા તૈયાર થયા હોય, આ બધા વળાવવા માટે આવ્યા હોય, પણ માણકી એ એક ડગલું પણ આગળ ન માંડી શકે. મહારાજ પગે કરીને એમને ઠેલે આગળ ચાલવા, પણ માણકી ઝાડ થાય પણ આગળ ન ચાલે. કેમ? પ્રેમાનંદ સ્વામી એ વખતે ઉભા હતા ને પ્રેમાનંદ સ્વામી એ સગી આંખે જોયું. પ્રેમાનંદ સ્વામી કે મેં સગી આંખે જોયું છે કે એ વખતે માણકી આગળ નથી ચાલતી, ને મહારાજ બે હાથ જોડીને જીવુબા લાડુબા વગેરે ભક્તોને કહે છે કે ભક્તો આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી રામ નવમી નથી. રામનવમી એ નથી દૂરી, આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી. ભગવાનને આજ્ઞા માગવી પડે કે હવે જવા દો. કેમ કે પ્રેમી ભક્તો હતા એ મહારાજને બાંધી લેતા, મહારાજને વશ કરી લેતા કે મહારાજ જઈ શકતા નહીં, એવા એ પ્રેમી ભક્તો હતા. એ વખતે જીવુબા લાડુબા એક વખત મહારાજ ઉદાસ થયેલા, અને મહારાજ ઉદાસી ગ્રહણ કરે ત્યારે આપણને બધાને ખબર છે કે બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચરનું કામ બાકી કોઈ મહારાજને ઉદાસીમાંથી પાછા લાવી શકે નહીં. પણ આ વખતે બ્રહ્માનંદ સ્વામી પણ થાકી ગયા. મહારાજ ઉદાસીમાંથી બહાર નીકળવાનું નામ જ ન લે. મહારાજ એકદમ ઉદાસ સભા બેઠી છે, કોઈને આનંદ નથી. બરોબર એ જ વખતે એક માણસ આવ્યો દરબારગઢમાંથી. સમાચાર આપ્યા કે મહારાજ જીવુબાને અંગે અચાનક ખૂબ કસર આવી છે, બસ હવે દેહ રહે એવું નથી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ તરત મોકો ઝડપીને કહ્યું કે મહારાજ જુઓ લ્યો, આ તમે ઉદાસી થાવ એમાં કેટલાય ભક્તોના દેહ પડી જશે, મહારાજ આમાં તમને શું મળે છે? બ્રહ્માનંદ સ્વામી આવી રીતે કાલાવાલા કરીને ખીજાણા, એટલે મહારાજ મંદ મંદ હૈસા. મહારાજ ત્યાં એ જ વખતે મહારાજને બગાસું આવ્યું, ને મહારાજે ચપટી વગાડી અને સાથે સાથે બધા ભક્તોએ ચપટી વગાડી અને મહારાજની ઉદાસી દૂર થઈ ગઈ. પછી તો ખૂબ વાતો થઈ, મહારાજ ખુશ થયા. થોડીક વાર થઈ તો ફરી પાછો દરબારગઢમાંથી એ જ માણસ આવ્યો. મહારાજને કહ્યું, મહારાજ હવે જીવુબાની ઉદાસી છે એ, મહારાજ જીવુબાની કસર છે એ મટી ગઈ છે, અને હવે જેમ હતું એમ સારું થઈ ગયું છે. પછી તો મહારાજ રાધાવાડીએ પધાર્યા, ચરિત્ર ખૂબ લાંબુ છે. પછી ત્યાં ભોજન કર્યા ને બધું કર્યું, જીવુબા વગેરે ભક્તો પણ આવ્યા હતા. ત્યાં મહારાજે જાહેર સભામાં મંચસ્થ જે વાત કરી એ વાત મહારાજના શબ્દોમાં સાંભળીએ ને તો આપણને ખબર પડે કે મહારાજ કઈ રીતે બંધાય છે. મહારાજ કે આ જીવુબાઈ અમારી ઉદાસીને પોતાની વૃત્તિએ કરીને બંધન કરે છે. જેમ બાણાવાળી ધનુષ્યમાંથી બાણ મૂકી નાગપાશને પ્રયોગે ને શત્રુને બાંધે છે ને ખસવા દેતો નથી, તેમ આ જીવુબા પોતાના પ્રેમથી અમારી ઉદાસ વૃત્તિને બાંધે છે. ને જો ત્રોડીને ઉદાસીને લીધે ચાલવાનું કરીએ છીએ તો પોતાના દેહનો ત્યાગ કરી જીવાત્માને અમારા સ્વરૂપમાં લીન કરીને ચાલી નીકળે છે, એટલે અમારી ઉદાસી કાંઈ કામ આવતી નથી. માટે આજ તો અમને થરે રાવીને જીવુબાઈએ સત્સંગમાં રાખ્યા છે, એમ કહી મહારાજ માણકી ઉપર ચડીને દરબારગઢમાં પધાર્યા. મહારાજ કે અમે જરાક ઉદાસી કરવાનું કરીએ એટલે એ પોતાનો દેહનો ત્યાગ કરી અમારા સ્વરૂપમાં પોતાના આત્માને લીન કરી દે, પછી અમારા સ્વરૂપને પકડી રાખે, રોકી રાખે, અમને જવા નથી દેતા. મહારાજ કે આજે તો થરેરાવી કરીને પરાયણે અમને સત્સંગમાં રોકી રાખ્યા છે. પ્રેમથી મહારાજ બંધાઈ જાય છે. એ વખતે ઘણા બધા કહેનારા હતા કે આ મહારાજ શું દાદા ખાચરમાં બંધાઈ ગયા છે, દાદા ખાચર જ દેખાય છે એને તો ક્યાંય જવાનું નામ ન લઈ. આમ તો 11 વર્ષ સુધી ફેર્યા તો ક્યાંય રોકાણ, 7 વર્ષ સુધી વનમાં ફેર્યા તો ક્યાંય રોકાણ નથી અને અહીંયા આવીને રોકાઈ ગયા, એવું શું છે? મહારાજ એમની પરીક્ષા આપવા માટે ઘણી વખત ચરિત્રો કરતા. એક વખત મહારાજે દાદા ખાચરને કીધું કે અમારે 2000 રૂપિયાની જરૂર છે, આપો. ક્યારે ખબર? રાત્રે મોડેથી કીધું. દાદા ખાચર કે મહારાજ પણ અત્યારે સવારે આપું તો? સવારે આપી દેજો. હા મહારાજ, સવારે તરત પહોંચી જાય. બસ બીજે દિવસે સવારે મહારાજ વહેલા જાગી ગયા. વહેલા જાગીને ચાલવા માંડ્યા. કેમ? કે દાદા ખાચર એમને રૂપિયા નથી આપ્યા. પરીક્ષા લેવી હોય ત્યારે તો ગમે એમ કરે ને. દાદા ખાચર એમને રૂપિયા નથી આપ્યા, અમે તો અહીંયા નથી રહેવાના, અમારું ધ્યાન નથી રાખતા, એમ કરીને ચાલતા થઈ ગયા. અંદર જીવુબા લાડુબાને ખબર પડી. મહારાજ ચાલતા થઈ ગયા. દાદાને કીધું, દાદા જાઓ તમે આ મહારાજને રોકો, મહારાજ ચાલતા થઈ ગયા, રોકો જાઓ. દાદા ખાચર દોડ્યા મહારાજને પાછળ. મહારાજ, મહારાજ રોકાઈ જાઓ. મહારાજ રોકાવાનું નામ ન લઈ. દાદા ખાચરે મહારાજના પગ પકડ્યા. મહારાજ રોકાઈ જાઓ. મહારાજે આમ પાટું મારીને દાદા ખાચરને ઠેલી દીધા. દાદા ખાચર નાના, મહારાજ મોટા, એટલે પાટું મારીને ઠેલી દીધા. વળી આગળ ચાલતા થયા. વળી પાછા દોડીને મહારાજના પગ પકડી લીધા. મહારાજ હવે રોકાઈ જાઓ, તમે જાઓ. માં વળી પાછું પાટું માર્યું. વળી પાછા પકડા અને મહારાજે જોરથી પાટું માર્યું ને દાદા ખાચર ને આમ થડકો લાગ્યો ને બાજુમાં એ પથ્થર પડ્યો તો પથ્થર આયરે દાદાનું માથું પટકાણું અને લોહી નીકળ્યું. દાદા ખાચર રડવા માંડ્યા. રડવાનો અવાજ સાંભળીને મહારાજ, એ મહારાજ તો દયાળુ હતા ને. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. કોઈ સામાન્ય જીવ હોય એને દુખ્યો ને દેખી ન ખમાય તો પોતાનો ભક્ત દુખી હોય તો કેમ ખમાય? મહારાજ તરત પાછા ફેરાને જોયું. મહારાજ, મહારાજે દોટ મૂકીને મહારાજ દાદા ખાચરને ઊભા કરીને ભેટી પડ્યા. દાદા તો તમારી પરીક્ષા લેતા હતા, કેટલા એમ કહે છે કે મહારાજ આ દાદા ખાચરમાં બંધાઈ ગયા છે. દાદા ખાચરને આવી દ્રઢતા જોઈ, આવી ભક્તિ જોઈ અને અમે અહીંયા રહ્યા છીએ. આ જીવુબાને લાડુબાની ભક્તિ જોઈને અમે અહીંયા રહ્યા છીએ. આવા તો કેટલાય ચરિત્રો મહારાજે આ લોકને સમજાવવા માટે, બાકી મહારાજને ખબર હતી કે આની ભક્તિ કેવી છે, પણ આ લોક માને નહીં ને, એને સમજાવવા માટે મહારાજે એમની પરીક્ષાઓ લીધી. મહારાજ એ પ્રેમરૂપી દોરીએ કરીને વશ થાય છે. બીજું, જો કોઈ ભગવાનની ભક્તિ કરે તો અતિ દુષ્કર, ગીતામાં કહ્યું ને, દુરત્યયા દેવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા, દુરત્યયા અતિ દુષ્કર એવી માયાને પણ એ સહેલાઈથી તરી જાય છે, એને પાર કરી જાય છે. કારણ કે માયા છે અતિ શક્તિશાળી છે, એને તરવી એ ભગવાનની શક્તિ છે, એ કોઈનું કામ નથી. આપણે જોયું છે મોટા મોટા મહારાજાઓને, મોટા મોટા દેવતાઓને પણ એ માયાએ પછાડ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો ખૂબ વર્ણન કર્યું, પણ જો ભગવાનની ભક્તિમાં લીન હોય તો એ માયા છે એમને સહેલાઈથી ભક્ત છે તરી જાય છે. પ્રથમના 19મા વચનામૃતમાં મહારાજે વાત કરી, આત્મનિષ્ઠા તો હોય પણ જો ભગવાનને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રી હરિને પ્રસન્નતા, તેણે કરીને પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય, જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય, તેને તે ભક્ત નથી પામતો. સમજાઈ ગયું? માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું સામર્થ્ય તો કેવળ ને કેવળ ભગવાનની ભક્તિ થકી જ આવે છે. સીધો અર્થ, નહીતર આ જોબન પગી, મુંજો સુરુ, આ કેવા કેવા ખૂંખાર હતા, એના કર્મ એ કોઈ કાળે નાશ પામે એવા ન હતા, છતાંય ભક્તિ કરતા કરતા એવા કેવા શુદ્ધ થયા અને પ્રાતસ્મરણીય ભક્ત બની ગયા, માયાને તરી ગયા. મેથાણ ગામના એ ગોવિંદરામ ને અમરબાઈ લગ્ન થયા. જાન આવી, મહારાજ મેથાણમાં છે. ગોવિંદભાઈને ખબર પડી, થયું કે પહેલા પછી ગણેશ પૂજન, પહેલા મહારાજના દર્શન. દોડતા આવ્યા મહારાજની પાસે. મહારાજ સભા કરીને બેઠા છે. બંને દંપતી એ મહારાજની પાસે આવી અને ચરણે માથું મૂક્યું. મહારાજને ખબર છે હાથમાં મીંડોળો બાંધ્યો છે, લગ્નના વેશ ધારણ કર્યા છે, લગ્ન થઈને આવ્યા છે, અને એમ ન હોય તો પણ પોતે તો અંતર્યામી છે ને, બધું જાણે છે. તોય મહારાજ બોલ્યા, શું ભાઈ બંને બહેન બંને આવ્યા અમારા દર્શને? ભાઈ બહેન કીધા? ગોવિંદ રામે મનોમન નક્કી કરી લીધું કે મહારાજ અમને ભાઈ બહેન કીધા છે તો આજથી અમે ભાઈ બહેનનો જ નાતો ભજવીશું, મહારાજનું વચન નહીં છોડીએ. બાકી લગ્ન કરવા નીકળા હોય ને એ સમયે હે ભાઈ બહેનનો નાતો રહી, પણ મહારાજના વચન છે તો એમણે તે દિવસથી ભાઈ બહેનનો નાતો સ્વીકારી લીધો. ગણોદના અલીભાઈ લગ્ન કરવા માટે નીકળ્યા હતા, જાન જવાની હતી, મહારાજ બેઠા છે, મહારાજના દર્શને આવ્યા, મહારાજને પ્રાર્થના કરી, મહારાજ દર્શન કરવા આવ્યા છે, મહારાજની વાટ જોઈને ઉભા રહ્યા કે મહારાજ આશીર્વાદ આપે. એટલે કોઈ ભક્ત, મહારાજ પણ સામું નથી જોતા, એટલે કોઈ ભક્તોએ કહ્યું કે મહારાજ આ અલીભાઈ પ્રણવા જાય છે, આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. મહારાજ શું બોલ્યા ખબર? પરણો ભાઈ પરણો, પરણીને કોઈ ભગવાન ભજતો નથી. આવા શબ્દો સાંભળાને અલીભાઈએ મનમાં નક્કી કરી લીધું કે બસ આપણે પરણીને ભગવાન ભજવા છે. પરણીને આવ્યા, અમુક સમય પસાર થયો, દીકરો 18 વર્ષનો થયો, બધો જ વ્યવહાર સોંપી અને મહારાજના વચન સાર્થક કરવા માટે એ નીકળી ગયા. જો દીકરા, હવે છે ને મેં મારું કાર્ય પૂરું કર્યું, મેં તને મોટો કર્યો, તને આટલું ખેતર આ તે બધું આપી દીધું છે, હવે તારી રીતે તું કમા. જો હું મેં તને આટલા વર્ષનો કર્યો એટલા વર્ષ તારે મારું પોષણ કરવાનું, તારે મને પાલન કરવાનું, એનાથી એક દિવસ પણ જો વધારે જીવું તો પછી હું તારી પેળો પાવડો લઈને ખેતરે આવીશ. બસ. અને એ અલીભાઈ પોતાને નિવૃત્તિ લઈ ભગવાનના ભજનમાં લીન થયા, એટલા વર્ષ પૂરા થયા અને ભગવાનના ધામમાં એ જ દિવસે પધાર્યા. બાકી છૂટે ના છૂટે ભાઈ, આ માયા છે એવી વળગી રહી છે કે અંતકાળ સુધી નથી છૂટતું. એક બાપા હતા, મરવા પડ્યા હતા, મરણ પથારીએ હોય એટલે પછી તો બધા સંબંધીઓ નજીક આવી ગયા હોય, એટલે બાપા મરણ પથારીએ બોલ્યા, એલા છગન, હા હા હા દીકરા, હું હા પિતા હું અહીંયા જ છું. એલા મગન, હા પપ્પા હું અહીંયા તમારા પગમાં બેઠો છું. એલા મોહન, હા પપ્પા હું પણ અહીંયા જ છું. એલા ત્રણેય ભાઈ અહીંયા છો તો પેલે દુકાને કોણ છે? મરણ પથારી એ બેઠા છે અને એને દુકાન આંભરે છે. એટલે માયા છૂટવી અઘરી છે, પણ ભગવાનની ભક્તિમાં જો રેત થાય તો સહેજે સહેજે ભગવાનમાં પ્રીતિ થાય અને માયાથી દૂર થઈ જવાય. બાકી તો તમે જો અશ્વત્થામાં તો કેવો આત્મનિષ્ઠ હતો, છતાંય એ માયાને ન તરી શક્યા. એટલે મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. ત્રીજું, ભગવાનની ભક્તિ કરવાથી જીવમાં બળ આવે છે. જીવમાં બળ આવે, શરીરમાં નહીં, બોડીમાં નહીં, જીવમાં બળ આવે છે. જીવમાં બળની શા માટે જરૂર છે? તો આપણા ઇન્દ્રિયો અંતઃકરણને જીતવા, આપણા સ્વભાવોને જીતવા, આપણા અંતઃ શત્રુઓ સાથે યુદ્ધ કરવા માટે, એની સામે ટકી રહેવા માટે જીવમાં બળની જરૂર છે. પણ જો ભગવાનની ભક્તિ કરે કરે કરે તો જીવમાં એવું બળ આવી જાય છે કે ગમે તેવા વિષયોની સામે પણ એ ટકી શકે છે, પોતાના સ્વભાવોને ટાળી શકે છે. નહીતર શરીરના બળથી કાંઈ નથી થતું. રાવણનું કેટલું બળ હતું તોય પોતે એક કામને ન જીતી શક્યો, અંતઃશત્રુ છે. સિકંદર નહીતર શા માટે ધનની પાછળ એટલી મહેનત કરે? શક્તિશાળી હતો છતાંય લોભને વશ હતો. આપણે પૃથ્વીરાજ ચૌહાણનું જોયું હતું, કેટલો શક્તિશાળી છતાંય એ સ્ત્રીમાં વશ હતો. એટલે શરીરનું બળ છે એ ગમે તેવો શક્તિશાળી બોડી બિલ્ડર્સ હોય છતાંય, એ ગમે તેવો બુદ્ધિશાળી હોય, આખી કંપનીનો સીઈઓ હોય, 500-5000 માણસો એની નીચે કામ કરતા હોય, એ બધાને પોતે વશમાં રાખતો હોય, પણ પોતે જ પોતાના સ્વભાવોથી, પોતાની ટેવોથી, કુટેવોથી વશ હોય છે, તે શું કામ? જીવમાં બળ હોય તો પોતાના સ્વભાવોને, અંતર શત્રુઓને જીતી શકાય. ગાંધીજીમાં શું હતું? એનું શરીર જોવો તો સાવ સૂક લકડી, હાથમાં લાકડી, કપડામાં પોતડી, તોય આખાએ આખા અંગ્રેજ સલ્તનતને દેશમાંથી હાંકી કાઢી. પ્રિયંકાંત મણિયારે ખૂબ સરસ ગાંધીજી વિશે લખ્યું છે, 5 ખજૂરની પેશી, હલકું બકરીનું દૂધ, બધું લઘુક પોતડી, ઘડપણ ટેકો 1 લાકડી, પંડ ચોખલું હાસ્ય બોખલું, દડબડ દડબડ પગલા, ઠરી ગયા શું કરી ગયા શું કામ, સહાયમાં કેવળ 1 પ્રભુનું નામ. 5 ખજૂરની પેશી લેવાની ભોજનમાં, હલકું બકરીનું દૂધ લેવાનું, સાદી પોતડી, હાથમાં લાકડી, દડબડ દડબડ પગલા, પણ કરી ગયા શું કામ, કારણ કે સહાયમાં હતું પ્રભુનું નામ, ભગવાનનું નામ, રામ નામ મુખમાં હતું. ત્યાં સુધી એના ભલે શરીરમાં બળ નહોતું, પણ જીવમાં બળ હતું, ને એ જીવ સંકલ્પ શક્તિ દ્રઢ હોવાને કારણે અંગ્રેજ સલ્તનત પણ એનાથી ડરીને ભાગી ગઈ. જ્યારે ગાંધીજી આ ધરતી ઉપર હતા, ખૂબ સરસ વાત છે, જ્યારે ગાંધીજી આ ધરતી ઉપર હતા ત્યારે એમના કપડામાં 1 પણ ખિસ્સું નહોતું, અને આજે હિન્દુસ્તાનના 1-1 માનવીના ખિસ્સામાં ગાંધીજી છે. સમજાણો? પૈસામાં હોય ને, એટલે જીવમાં બળ હોય તો પોતાના સ્વભાવોથી, પોતાના અંતર શત્રુઓ થકી રક્ષા થાય. એટલે ભક્તિથી જીવમાં બળ આવે છે. સુરાખાચાર એકાંતમાં સ્ત્રીનો યોગ થાય ને છતાંય નીકળી જાય, કયું બળ હશે? જીવમાં બળ હતું. પાયાવદરના કેશવ ભગતનો આપણે પ્રસંગ સાંભળ્યો હતો, કયા બળે? જીવમાં બળ હતું. ઉદયપુરના જમકુબાઈ અબળા છે, છતાંય આખે આખી પોતાની રાજ્યની સૈન્ય ટુકડીને હાથમાં ન આવ્યા. 3 દિવસ સુધી એ અબળા સ્ત્રી એક ઊંટના હાડ પિંજરમાં રહ્યા, પણ પકડાયા નહીં. જીવમાં બળ હતું, બસ 1 વખત ભગવાન સ્વામિનારાયણની ભક્તિ હૃદયમાં લાગી ગઈ તો નીકળી ગયા. જીવમાં બળ આવે છે. 4. ભક્તિથી જ ભગવાનના પરમ સુખ, પરમ આનંદનો અનુભવ, અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. રામાનુજાચાર્યએ લખ્યું ને, ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્ન ભગવાન મોક્ષમ દદાતિ. મધ્યના 32મા વચનામૃતમાં મહારાજે એવું કહી દીધું કે જીવનું કલ્યાણ એ કેવળ ભક્તિથી જ થાય છે, બીજું કોઈ સાધનથી થતું નથી. ત્યારે આ ભક્તિનું આવું મહત્વ છે. હવે ભક્તિ છે એ કઈ રીતે કરવી? પ્રેક્ટિકલી આપણે જોઈએ, જો આપણે બધા ભક્તિ કરીએ છીએ, મહારાજમાં આપણને પ્રેમ છે, ભાવ છે, બધું છે, પણ એ ભક્તિ છે એ કઈ રીતે ઉદય થાય, કઈ રીતે એનું રક્ષણ થાય, અને કઈ રીતે વૃદ્ધિ પામે? 3 સ્ટેપમાં છે, ઉદય, રક્ષણ અને વૃદ્ધિ. તો 3 વસ્તુ છે સાચા સદગુરુના સંગથી, સાચા સદગુરુના પ્રસંગથી જ થાય. મોક્ષનું દ્વાર સત્પુરુષને કહ્યા, સત્પુરુષનો સંગ કહ્યો, એ શા માટે કહ્યો છે? કારણ કે આ 3 વસ્તુ એનાથી જ સંભવિત છે. જો કોઈ પણ વ્યક્તિ છે ભગવાનને ઓળખે છે તો ક્યારે? સાચા સત્પુરુષનો સંગ થાય ત્યારે. કોઈ વ્યક્તિ છે એની ભક્તિનું રક્ષણ છે એ સત્પુરુષના યોગ્ય કરીને જ થાય છે. જેમ જેમ ભગવાનની કથા વાર્તા સંભળાય એમ થાય. અને ભક્તિની વૃદ્ધિ છે એ પણ સત્પુરુષના યોગ્યથી જ થાય છે. જેમ ખેતરમાં કોઈ બીજ છે, એ બીજ વાવે છે પણ ખેડૂત, એનું રક્ષણ પણ ખેડૂત કરે છે, અને અંતે એનું ફળ, એનું પોષણ, વૃદ્ધિ પણ ખેડૂત દ્વારા જ થાય છે. એમ સંત દ્વારા જ ભક્તિ વૃદ્ધિ પામે છે, અને ભક્તિના આધારે જ એ તમામ મૂલ્યો, એકાંતિક ધર્મ પ્રાપ્ત થાય છે, ત્યારે એકાંતિક ધર્મને પ્રાપ્ત કરવાનું અલ્ટિમેટ સાધન જો કોઈ હોય તો સંત છે. અને એટલા માટે જ શ્રીજી મહારાજે 54મા વચનામૃતમાં મોક્ષનું દ્વાર પ્રસંગમજરમ પાશઃ માત્મનઃ કવયો વિદુહુ સયવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવો દ્રઢ પ્રસંગ, ખાસ આ છેલ્લો લાસ્ટ સાર છે આપણા આ તમામ અલ્ટિમેટ સાલ્વેશન પ્રવચનોનો, કે જેવો દ્રઢ પ્રસંગ પોતાના દેહ અને દેહના સગા સંબંધીને વિશે છે, એવો જ દ્રઢ પ્રસંગ જો ભગવાન અને ભગવાનના સાચા એકાંતિક સંતને વિશે થાય તો જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે, એટલે કે એનું આત્યંતિક કલ્યાણ થાય છે. પણ શરત એક કઈ? જેવો આ દેહને વિશે, દેહના સગા સંબંધ, જેવો ભાઈમાં, જેવો આપણા માતામાં, આપણા પિતામાં, આપણી બહેનમાં જેવો પ્રેમ છે, એવો જ પ્રેમ એ કોઈ એવા સાચા એકાંતિક સંત કે જે આપણા જીવનું ધ્યાન રાખે, હર પળ આપણને ફોન કરી અથવા તો કથા વાર્તામાં બોલાવી અને આપણા જીવનું સારું થાય એ માટે વાત કરે, એવા કોઈ સાચા સંત પુરુષને આપણે પકડી અને એમને ચરણોમાં આપણું શીશ સોંપીએ તો આપણું આત્યંતિક કલ્યાણ છે એ ખૂબ સરળ છે. ત્યારે અંતે આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમે અમને આ આત્યંતિક કલ્યાણનો રસ્તો બતાવ્યો છે, આત્યંતિક કલ્યાણ માટે એવા ગુરુ મહારાજ જેવા અમને સંત પણ આપ્યા છે, બસ હવે એવી કૃપા કરો કે એવા સંતમાં અમને અમારા દેહ અને દેહના સગા સંબંધીમાં જેવું હેત પ્રેમ છે એવો પ્રેમ થાય એવું અમારા ઉપર કૃપા કરો. હે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.